શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 39 ભાગીરથી ગંગાના અવતરણની કથા નારદજીએ કહ્યું. સુરશ્રેષ્ઠ, એક જ ગંગાના તમે બે ભાગ જણાવ્યા છે. એક તો તે છે જે ગૌતમ નામક બ્રાહ્મણ દ્વારા લાવવામાં આવ્યો અને બીજો અંશ ભગવાન શંકરની જટામાં જ રહી ગયો, જેને ક્ષત્રિય રાજા ભગીરથ લઈ આવ્યા. બ્રહ્માજી બોલ્યા, દેવર્ષિ, વૈવસ્વત મનુના વંશમાં રાજા ઈશ્વાકુના કુળમાં સગર નામે એક અત્યંત ધાર્મિક રાજા થઈ ગયા. યજ્ઞ કરતા હતા, દાન આપતા હતા અને સદા ધાર્મિક વિચારથી રહેતા હતા. તેમની બે પત્નીઓ હતી. તે બંને પતિ ભક્તિ પરાયણ હતી, પરંતુ તે બંનેમાંથી કોઈને પણ સંતાન ન હતું. તેથી રાજાના મનમાં બહુ ચિંતા હતી. એક દિવસ તેમણે મહર્ષિ વશિષ્ઠજીને પોતાના ઘરે બોલાવ્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને પૂછ્યું, ક્યાં ઉપાય મારે ત્યાં સંતાન થશે? તેમની આ વાત સાંભળીને મહર્ષિ વશિષ્ઠે થોડી વાર સુધી ધ્યાન કરી, પછી રાજાને કહ્યું, રાજન, તમે પત્ની સહિત સદા ઋષિ મુનિઓનું સેવન કરતા રહો. આમ કહીને મહર્ષિ વશિષ્ઠ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. એક સમયની વાત છે, રાજર્ષિ સગરના ઘરે એક તપસ્વી મહાત્મા પધાર્યા. રાજાએ તેમનું પૂજન કર્યું, તેથી સંતુષ્ટ થઈને બોલ્યા, મહાભાગ, વરદાન માગો. આ સાંભળીને રાજાએ પુત્ર થવા માટે પ્રાર્થના કરી. મુનિએ કહ્યું, તમારી એક પત્નીના ગર્ભથી એક જ પુત્ર થશે, પરંતુ તે વંશધર થશે, અને બીજી પત્નીના ગર્ભથી 60,000 પુત્ર થશે. વરદાન આપીને જ્યારે મુનિ ચાલ્યા ગયા, ત્યારે તેમના કથન અનુસાર યથાસમય રાજાને 1,000 પુત્ર થયા. રાજા સગરે ઉત્તમ દક્ષિણાથી યુક્ત ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા. પછી એક અશ્વમેઘ યજ્ઞને માટે તેમણે વિધિપૂર્વક દીક્ષા લીધી અને અશ્વની રક્ષા માટે સેના સહિત પોતાના પુત્રોને નિયુક્ત કર્યા. અશ્વ પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યો. દરમિયાન તક જોઈને ઇન્દ્રે તે અશ્વનું અપહરણ કર્યું અને રક્ષકોને સોંપી દીધો. રાજકુમારો ઘોડાને બધી દિશાઓમાં શોધવા લાગ્યા, પરંતુ તેમનો ઘોડો ન મળ્યો. ત્યારે તેમણે દેવલોકમાં જઈને શોધ્યો, પર્વતો અને સરોવરોમાં શોધ્યો અને કેટલાય જંગલ શોધી નાખ્યા, પરંતુ ક્યાંય પણ તેનો પત્તો ન મળ્યો. એ સમયે આકાશવાણી થઈ, સગર પુત્રો, તમારો ઘોડો રસાતળમાં બાંધેલો છે. આ સાંભળીને તેઓ રસાતળમાં જવા માટે પૃથ્વી ખોદવા લાગ્યા. ભૂખથી વ્યથિત થઈને તેઓ સૂકી માટી ખાતા અને રાત દિવસ ભૂમિ ખોદતા રહ્યા. આ પ્રમાણે તેઓ રસાતળમાં પહોંચી ગયા. સગરના બળવાન પુત્રોને ત્યાં આવેલા જોઈને રાક્ષસો ધ્રુજી ઉઠ્યા અને તેમનો વધ કરવાનો ઉપાય કરવા લાગ્યા. તેઓ યુદ્ધ વિના જ ભયભીત થઈને તે સ્થાન પર આવ્યા જ્યાં મહામુનિ કપિલ સૂઈ રહ્યા હતા. મુનિ કપિલનો ક્રોધ બહુ પ્રચંડ હતો. રાક્ષસોએ તે ઘોડો લઈ જઈને કપિલના મસ્તક પાસે બાંધી દીધો અને સ્વયં ચૂપચાપ ત્યાં ઊભા રહીને જોવા લાગ્યા કે હવે શું થાય છે. દરમિયાન સગરના પુત્રોએ આવીને જોયું કે તેમનો ઘોડો બાંધેલો છે અને ઘોડાની પાસે કોઈ પુરુષ સૂઈ રહ્યો છે. તેમણે મુનિ કપિલને જ ઘોડો ચોરીને યજ્ઞમાં વિઘ્ન નાખનારા માન્યા. તેમણે વિચાર્યું કે આ મહાપાપીને મારીને આપણા ઘોડાને લઈ જઈએ. કેટલાકે કહ્યું, પોતાના ઘોડાને છોડીને લઈ જઈએ, સુતેલા પુરુષને મારવાથી શું લાભ? આ સાંભળીને બીજા બોલી ઉઠ્યા, આપણે સુરવીર રાજાના પુત્રો છીએ, શાસક છીએ. આ પાપીને ઉઠાડી અને ક્ષત્રિયોચિત તેજથી આનો વધ કરી નાખીએ, પછી તો બાકી જ શું રહે. મુનિને અપશબ્દ બોલીને તે બધા આલાતોથી મારવા લાગ્યા. આથી મુનિશ્રેષ્ઠ કપિલ ભારે ક્રોધિત થયા. તેમણે પોતાની રોષપૂર્ણ દ્રષ્ટિથી સગર પુત્રો તરફ જોઈને તેમને ભસ્મ કરી નાખ્યા. તે બધા જ બળીને રાખ થઈ ગયા. નારદ, યજ્ઞમાં દીક્ષિત મહારાજ સગરને આ ઘટનાની ખબર ન પડી. તે સમયે તમે જ જઈને સગરને આ સમાચાર કહ્યા એ સાંભળીને રાજાને બહુ ચિંતા થઈ. હવે શું કરવું એ વાત તેમની સમજમાં ન આવી. રાજા સગરને એક બીજો પુત્ર પણ હતો જેનું નામ અસમંજસ હતું. તે મૂર્ખતાવશ નગરના બાળકોને ઉપાડીને પાણીમાં ફેંકી દેતો હતો. તેથી પ્રજાએ રાજાને વાતની ફરિયાદ કરી. પુત્રનો આ અન્યાય જાણીને રાજાને બહુ ક્રોધ ચડ્યો. તેમણે પોતાના અમાત્યોને કહ્યું, આ અસમંજસ બાળકોની હત્યા કરનારો અને ક્ષત્રિય ધર્મથી વંચિત છે, તેથી એ મારા રાજ્યનો ત્યાગ કરી દે. મહારાજનો આદેશ સાંભળીને અમાત્યોએ રાજકુમારનો તરત દેશ નિકાલ કરી દીધો. અસમંજસ વનમાં ચાલ્યો ગયો. હવે રાજા સગર ચિંતા કરવા લાગ્યા કે મારા બધા પુત્રો બ્રાહ્મણના શ્રાપથી રસાતલમાં નષ્ટ થઈ ગયા. એક બાકી હતો તે પણ વનમાં ચાલ્યો ગયો. હવે મારી શી ગતિ થશે. અસમંજસનો એક પુત્ર હતો જે અંશુમાન નામે વિખ્યાત થયો. જો કે અંશુમાન હજુ બાળક હતો છતાં રાજાએ તેને બોલાવીને પોતાનું કાર્ય જણાવ્યું. અંશુમાને ભગવાન કપિલની આરાધના કરી અને ઘોડો લાવીને રાજા સગરને આપી દીધો. એના કારણે તે યજ્ઞ પૂર્ણ થયો. અંશુમાનના તેજસ્વી પુત્રનું નામ દિલીપ હતું. દિલીપના પુત્ર પરમ બુદ્ધિમાન ભગીરથ થયા. ભગીરથે જ્યારે પોતાના પિતામહોની દુર્ગતિની વાત સાંભળી ત્યારે તેમને બહુ દુઃખ થયું. તેમણે નૃપશ્રેષ્ઠ સગરને વિનયપૂર્વક કહ્યું, મહારાજ, તે બધાનો ઉદ્ધાર કઈ રીતે થશે? રાજાએ ઉત્તર આપ્યો, બેટા, એ તો ભગવાન કપિલ જ જાણે છે. આ સાંભળીને બાળક ભગીરથ રસાતળમાં ગયા અને કપિલ મુનિને નમસ્કાર કરીને પોતાનો મનોરથ તેમને કહી સંભળાવ્યો. કપિલ મુનિ ઘણીવાર સુધી ધ્યાન ધરીને બોલ્યા, રાજન, તમે તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરો અને તેમની જટામાં સ્થિત ગંગાના જળનો પોતાના પિત્રોની ભસ્મને સ્પર્શ કરાવો. આમ કરવાથી તમે તો કૃતાર્થ થશો જ, તમારા પિત્રો પણ કૃતકૃત્ય થઈ જશે. આ સાંભળીને ભગીરથે કહ્યું, બહુ સારું, હું એમ જ કરીશ. મુનિશ્રેષ્ઠ, મને જણાવો કે હું ક્યાં જાઉં અને કયું કાર્ય કરું. કપિલ મુનિ બોલ્યા, નરશ્રેષ્ઠ, કૈલાસ પર્વત પર જઈને મહાદેવજીની સ્તુતિ કરો અને પોતાની શક્તિ અનુસાર તપસ્યા કરતા રહો. એનાથી તમારા અભિષ્ટની સિદ્ધિ થશે. મુનિનું આ વચન સાંભળીને ભગીરથ તેમને પ્રણામ કર્યા અને કૈલાસ પર્વતની યાત્રા કરી. ત્યાં પહોંચીને પવિત્ર થઈને બાળક ભગીરથ તે તપસ્યાનો નિશ્ચય કર્યો અને ભગવાન શંકરને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, પ્રભુ, હું બાળક છું, મારી બુદ્ધિ પણ બાળકની જ છે અને આપ પણ પોતાના મસ્તક પર બાલચંદ્રમાને ધારણ કરો છો. હું કંઈ જાણતો નથી, તમે મારા અજાણપણાથી જ પ્રસન્ન થાઓ. અમરેશ્વર, જેઓ વાણીથી, મનથી અને ક્રિયાથી કદી મારો ઉપકાર કરે છે, હિત કરવામાં કદી મારો ઉપકાર કરે છે તથા હિત કરવામાં સંલગ્ન રહે છે, તેમનું કલ્યાણ કરવા માટે હું ઉમા સહિત આપને પ્રણામ કરું છું. આપ દેવતા વગેરે માટે પણ પૂજ્ય છો, જે પૂર્વજોએ મને પોતાના સગોત્રને સમાન ધર્મારૂપે ઉત્પન્ન કર્યો અને પાળી પોષીને મોટો કર્યો. ભગવાન શિવ તેમનો અભિષ્ટ મનોરથ પૂર્ણ કરે. બાલચંદ્રનો મુગટ ધારણ કરનારા ભગવાન શંકરને નિત્ય પ્રણામ કરું છું. ભગીરથની આ સ્તુતિથી ભગવાન શિવ તેમની સામે પ્રગટ થઈ ગયા અને બોલ્યા, મહામતી, તમે નિર્ભયપણે કોઈ વરદાન માગો જે વસ્તુ દેવતાઓ માટે પણ સુલભ નથી, તે પણ હું તમને અવશ્ય આપીશ. આવું આશ્વાસન મળતા ભગીરથે મહાદેવજીને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક કહ્યું, દેવેશ્વર, આપની જટાઓમાં સરિતાઓમાં શ્રેષ્ઠ જે ગંગાજી વિરાજમાન છે તેમને જ મારા પિત્રોનો ઉદ્ધાર કરવા માટે આપી દો, એનાથી મને બધું જ મળી જશે. ત્યારે મહેશ્વરે મલકાઈને કહ્યું, બેટા, મેં તમને ગંગા આપી દીધી, હવે તમે તેમની સ્તુતિ કરો. મહાદેવજીનું વચન સાંભળીને ભગીરથે ગંગાજીની પ્રાપ્તિ માટે ભારે તપસ્યા કરી અને મનને સંયમમાં રાખીને ભક્તિપૂર્વક ગંગાજીની સ્તુતિ કરી. બાળક હોવા છતાં ભગીરથે સમર્થને છાજે તેવો પુરુષાર્થ કરીને ગંગાજીની પણ કૃપા પ્રાપ્ત કરી. મહાદેવજી પાસેથી પ્રાપ્ત થયેલા ગંગાજીને મેળવીને તેમણે તેમની પરિક્રમા કરી અને હાથ જોડીને કહ્યું, દેવી, મહામુનિ કપિલના શ્રાપથી મારા પિતૃઓ દુર્ગતિમાં પડેલા છે, માતા આપ તેમનો ઉદ્ધાર કરો. દેવ નદી ગંગા બધાનો ઉપકાર કરનારા છે, એ સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ કરી નાખે છે. તેમણે ભગીરથની પ્રાર્થના સાંભળીને તથાસ્તુ કહ્યું અને લોકનો ઉપકાર અને પિતૃનો ઉદ્ધાર કરવા માટે ભગીરથના કહ્યા પ્રમાણે બધું કાર્ય કર્યું. રાજા સગરના જે પુત્રો ભસ્મ થઈને રસાતળમાં પડ્યા હતા તેમને પોતાના જળથી ભીંજવીને ગંગાજીએ તેમના ખોદેલા ખાડાને પાણીથી ભરી દીધો. મહામુનિ, આ પ્રમાણે તમને ગંગાનું વૃતાંત સંભળાવ્યું. એ મહેશ્વરી, વૈષ્ણવી, બ્રાહ્મી, પાવની, ભાગીરથી, દેવ નદી તથા હિમગીરી શિખર શ્રેયા એટલે હિમાલયના શિખર પર રહેનારા વગેરે નામોથી વિખ્યાત છે. આ પ્રમાણે મહાદેવજીની જટામાં સ્થિત ગંગાનું જળ બે સ્વરૂપોમાં વિભક્ત થયું. વિંધ્યગીરીના દક્ષિણ ભાગમાં જે ગંગા છે તેમને ગૌતમી એટલે ગોદાવરી કહે છે અને વિંધ્યગીરીના ઉત્તર ભાગમાં સ્થિત ગંગા ભાગીરથી કહેવાય છે. અધ્યાય 39 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.